થી મને દેશ નિકાલો આપી શકો છો, પણ ભગવાન છે એટલો સમર્થ નથી કે એના રાજ્યમાંથી મને દેશ નિકાલો આપી શકે. તો એ અર્થમાં એણે કહ્યું કે આપ મોટા છો ભગવાનથી. પણ હું પણ એ જ અર્થમાં કહી રહ્યો છું કે ભગવાન કદાચ કોઈ લસણ ખાનારા પુષ્ટિ માર્ગીને પોતાનો સેવક સ્વીકારી શકે છે, પણ ભગવાનની જે વેદ મર્યાદા છે એને વર્ણાશ્રમી તરીકે સ્વીકારી નથી શકતી. પછી ડુંગળી લસણ ખાવું જોઈએ કે આનો પ્રશ્ન તો આવી ગયો. બંને શાક જ છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભપ્રદ છે, તો પછી તે વર્જી કેમ છે? તે જ રીતે તરબૂચ, ગાજર, કાકડી પણ કેમ શાસ્ત્રમાં વર્જી ગણાય છે? લોકોની માન્યતા એ છે કે એનો આહાર આજાર આકાર યોગ્ય નથી. એવું છે કે આ બધા વિષયો એના આકાર પ્રકાર કે રંગ સાથે એટલો સંબંધ નથી ધરાવતા જેટલી એના પાછળની કોઈક ને કોઈક સૂગ કારણભૂત છે. એટલે તામસી આહારના સંબંધમાં આપણે ત્યાં કેટલાક એવા નિયમો છે, ભગવાન સાત્વિક રાજસ તામસ અને નિર્ગુણ એ ગુણત્રય વિભાગમાં એ વાત આપણને સમજાવે છે. શાસ્ત્રકારોએ તે વખતે એમને જે ઉપલબ્ધ ભારતની અંદર ભારત ભૂમિમાં શાક વગેરે હતા એનું વર્ગીકરણ એમની સમજથી કર્યું છે કે આ વસ્તુ તામસી પ્રકારમાં આવે છે, તો એ કારણે એ વસ્તુ વર્જી બની. કેટલીક વસ્તુ એવી છે કે એના આકાર પ્રકારમાં પરિવર્તન આવી જાય તેમ છતાં પણ એ કક્ષામાં હોય તો પણ એ વર્જી ગણાય છે. એટલે આ વિષયમાં આપણને કોઈ સ્પેસિફિક કારણ નથી મળી શકતું. લાભપ્રદ હોવા છતાં પણ દાખલા તરીકે આજકાલ ઈંડા ખાવા માટે સરકાર બધાને પ્રોત્સાહિત કરે છે, સન્ડે કે સન્ડે ખાઈએ અંડે, એવું જગે જગે જાહેરાત હોય છે. અને ઈંડામાં જેટલું પ્રોટીન હોય કે કેલ્શિયમ હોય જેટલું હોય એટલું બીજા કોઈમાં નથી હોતું, તો બહુ લાભપ્રદ છે. લાભપ્રદ ઘણી બધી વસ્તુઓ હોય છે, પણ જે લાભપ્રદ હોય બધું ખાઈ જ જવું હોય એવું કાંઈ જરૂરી નથી. એના સિવાય એના વૈકલ્પિક બીજા ઘણા બધા ઉપાયો છે, અને એને આપણને આપણી શાસ્ત્ર મર્યાદાને લક્ષ્યમાં રાખીને શાસ્ત્ર પ્રત્યેનો જે આપણો આદરનો ભાવ છે એને જાળવી રાખીને આપણે એ નિયમોને પાળવા જોઈએ. હું તમને દાખલો આપું છું આના પેરેલલ. મુસલમાનો શું નથી ખાતા માંસાહારમાં? ગાય, બકરી, ભેંસ, ઊંટ, ગધેડા, ઘોડા બધું ખાઈ જાય લોકો, પણ ડુક્કર નથી ખાતા. ભૂંડને ખાવાથી મુસલમાન નથી રહી જવાતું. હવે એમાં શું એવું ફરક પડી ગયો? એનું તમે કેમિકલ, બાયોલોજીકલ બધી રીતથી એનું પૃથક કરીને જુઓ, એમાં કંઈ એવી વસ્તુ છે? અત્યારે ઓલો ફ્લૂ આવી રહ્યો છે એનું કારણ એ છે, એ બીજી વાત છે, પણ જે વખતે આનો નિષેધ થયેલો છે એ વખતે તમે વિચારો તો એમાં શું છે આવું? હવે શું બચ્યું? એનાથી ખાવાથી વધારે શું વટલાઈ જવાના છો? પણ વર્જ્ય છે. યહૂદી અને ઈસાઈ બંને ધર્મોમાં જ્યારે પણ વ્રત હોય, ઉપવાસ હોય, ત્યારે દૂધઘર ત્યાજ્ય હોય છે. દૂધઘર જે આપણું સાર સર્વસ્વ છે એકાદશીનો, એમને ત્યાં ઉપવાસમાં વર્જી ગણાય છે. અને યહૂદી ધર્મમાં તો ત્યાં સુધી નિયમ છે કે પ્રસાદી અને અનપ્રસાદીમાં આપણને જેટલું આભડછેટ છે એટલી આભડછેટ એમને ત્યાં દૂધઘર અને માંસમાં છે. એટલે દૂધઘર જે વાસણમાં બને, જે ચૂલા ઉપર બને, એ વાસણ અને ચૂલામાં માંસ ન બની શકે, અબડાઈ જાય માંસ. એટલે એમના ચૂલા અલગ હોય, વાસણ અલગ હોય, ખાવાના પાત્રો, ચમચાઓ બધું જ અલગ હોય. આટલી ચીવટ છે. અને એ ચીવટને ધ્યાનમાં રાખીને જ્યાં જ્યાં પણ યહૂદી પ્રજાઓ વસે છે વધારે પ્રમાણમાં, અને જે પર્યટનની દૃષ્ટિથી બહુ સારા સ્થાનો ગણાય છે, ત્યાં દેશની સરકારે ત્યાંના જેટલા પણ હોટલ અને રેસ્ટોરન્ટ છે એ લોકો માટે એ કમ્પલસરી નિયમ બનાવેલા છે કે દૂધઘર અલગ બનાવવાનું, માંસ અલગ બનાવવાનું, પછી ડેરી પ્રોડક્ટ છે એના જે લોકો આપણે ડેરી પ્રોડક્ટ છે એને વેજ ગણીએ છીએ, પણ વિશ્વના ઘણા બધા દેશો એને નોનવેજ ગણે છે. એટલે જે લોકો ત્યાં નોનવેજ કહેવાય છે એ લોકોનો એનો અર્થ એ છે કે મસ્ત વેજીટેબલ જ લે છે અને સીડ્સ લે છે એ જ, એમાં દૂધઘર ત્યાજી ગણાય છે. એટલે એ પ્રદેશ માટે એવો નિયમ છે, ત્યાંની સ્કૂલોમાં પણ એ નિયમ છે કે સ્કૂલની અંદર વિદ્યાર્થી જાય પોતાના ઘરેથી ખાવાનું લઈને, તો એ જે કેટેગરીમાં પોતાનું એણે ટીક કરેલું હોય કે એ વેજ છે, તો શિક્ષક એ ધ્યાનમાં રાખવાનું કે કોઈ બીજા વિદ્યાર્થી એને દૂધઘર ખવડાવી ન દે, નહીં તો એ વટલાઈ જાય. હોટલ રેસ્ટોરન્ટનું લાઇસન્સ રદ થઈ જાય જો એ એના કિચન જો અલગ ન રાખે તો. હવે આને કેમ સમજવું આપણને? તો કેટલીક વસ્તુ એવી છે એનું કદાચ ઐતિહાસિક કારણ આપણે વિચારી શકીએ કે જે વખતે યહૂદીઓ રોમન સામ્રાજ્યમાં ગુલામ તરીકે રહેતા હતા, ત્યારે રોમન લોકોએ એમના ઉપર ગુલામીની એક એમને યાદ અપાવવા માટે એવો નિયમ રાખ્યો હતો કે યહૂદીઓ ડુક્કર સિવાય બીજું કંઈ ન ખાય. એટલે સારી જાતનું જેટલું પણ માંસ છે એ લોકો રોમન લોકો ખાશે, રાજા અને રાજાના ભાઈયા ભાઈ હતો, અને નિમ્ન કક્ષાનું માંસ યહૂદીઓએ ખાવાનું. એટલે યહૂદી પ્રજાએ જે દિવસે ગુલામીથી છુટકારો થયો એમનો, એને ધ ડે ઓફ પાસ ઓવર કહેવાય છે, ત્યારે મોઝેસે એમને ફેરોને ગુલામીમાંથી છોડાવ્યા, ત્યારે એમણે સંકલ્પ લીધો કે આજ પછી ડુક્કર નહીં ખાઈએ અમે, કોઈ દિવસ અમે સ્વતંત્ર છીએ. તો સ્વતંત્રતાની એમને અનુભૂતિ એ ભોજનના ત્યાગમાં જણાય છે. અને યહૂદીની જ કેમ કે સંતાન, એટલે એના સક્સેસર ઈસાઈઓ અને એના સક્સેસર મુસ્લિમો થયા. એ મુસ્લિમોએ એક ચાલુ રાખ્યું કે ભાઈ અમે પણ ડુક્કર નહીં ખાઈએ, પોર્ક કહે છે એને. ઈસાઈઓને એટલો બધો આગ્રહ નથી, એમણે આગ્રહ છોડી દીધો. તો આ બધી કેટલીક વસ્તુઓ એવી છે જે આપણને સરળતાથી ન સમજી શકાય, પણ હવે જે એ ધર્મ પ્રત્યે એના દરેક વિષયો પ્રત્યે એટલા પ્રતિબદ્ધ છે, એની પરંપરા સાથે પણ એટલા બધા, તો એમને સ્વીકાર્ય બની જાય છે. એમાં પછી એમને કારણની જિજ્ઞાસા નથી થતી. પણ આપણને એ વાત સમજવી જોઈએ, આનું બેઝિકલી કારણ એ છે કે જે વસ્તુઓને તામસ પ્રકારમાં ગણેલી છે એની તામસી પ્રકૃતિને કારણે આપણને ત્યાજી ગણાયું છે. તો ગાજર હોય કે બીટ છે કે તરબૂચ છે, તે જ રીતે આ લસણ ડુંગળી છે, આ બધી વસ્તુઓ છે એને ત્યાજી ગણી છે. જૈનો પણ એ બધા વિષયમાં આગ્રહી છે ને એવા. આપણે તો બટેકાઓથી જ જીવન ચાલે છે આપણું, પણ એ લોકો તો બિચારા બટેકા પણ એમને ત્યાજી હોય છે. પણ સારું છે, ખાવાનું ઘણું બધું છે, એવું નથી કે આના સિવાય કંઈ છે જ નહીં. આપણે ત્યાંની છપ્પન ભોગની વેરાયટી જુઓ, એક્સપર્ટ છીએ આપણે. તો છોડવાનું ઘણું ઓછું છે અને ખાવાનું ઘણું બધું છે, તો આ બધા વિષયોમાં એટલું બધું શું કામ આપણને આગળ રાખવો જોઈએ? લિસ્ટ બનાવો એક વખત, તો જો એનાથી આપણો શાસ્ત્ર પ્રત્યેનો આદર અને શ્રદ્ધા ટકતા હોય તો બે ચાર વસ્તુ છોડી દેવાથી કંઈ પ્રલય નહીં થઈ જાય. છે બીજા કોઈને કંઈ કરવું છે સમાપન આજના સત્રનું? કોઈના કંઈ હોય પૂછી લો તો. મને હવે દેખાવાનું બંધ થઈ ગયું છે, પણ તમે ગોધરાથી ભાઈ આવ્યા છે, એમને કંઈક બે મિનિટ કહેવું છે. પૂજ્ય બાદ સરદ બાવાસ્ત્રી, વૈષ્ણવ સૃષ્ટિગણ, સરદ બાવાસ્ત્રીની ગોધરાના વૈષ્ણવની વિનંતીને માન્ય વિનંતીને આગ્રહ રાખી 16 ગ્રંથ ગ્રંથમાળા પુષ્પ નંબર 1 તારીખ 19/20/21 સમય 4-7 વડીલોનો વિસામો કૃષ્ણાશ્રય ગ્રંથ ઉપર સરકારશ્રીની અનુમતિ મળી ગઈ છે એ આપણા માટે આનંદનો સમાચાર છે. તો સર્વ વૈષ્ણવજનને નમ્ર નિવેદન છે, આપ પુષ્પમાળા નંબર 1 ષોડશ ગ્રંથમાં કૃષ્ણાશ્રય ગ્રંથ તારીખ 19-20-21 સમય 4-7 વડીલોનો વિસામો દ્વારકાનગર આપ સર્વ વૈષ્ણવજનો અચૂક લાભ લે એવી નમ્ર નિવેદન છે. અને કન્ટિન્યુઅસ દર 2 મહિને 16 ગ્રંથ પૂર્ણ કરવામાં પણ આવશે અલગ અલગ બાવાશ્રીના સહયોગથી, એમાં શરદ બાવાશ્રીનો પૂર્ણ સહયોગ મળી રહેશે એવી વિનંતી એમને કરવામાં આવી છે. તો દરેક વૈષ્ણવ પણ એનો લાભ લે એવી નમ્ર વિનંતી છે. પંચમહાલ પર ખૂબ વર્ષા થઈ રહી છે, આપશ્રીના ખૂબ આશીર્વાદ છે. વડોદરામાં પણ 8-9-10 યોગેશ બાવાની શિબિર છે, એમાં પણ અચૂક લાભ લઈ શકશો. હું એવું માનું છું, જે ગોધરાનું હમણાં અહીંયા ઘોષિત કર્યું તો એનું મંગળાચરણ કાંકણપુરથી શરૂ થયું છે, અને કાંકણપુરમાં પણ આ જ રીતે થાય અને સર્વને લાભ મળે એવી મારી આપશ્રીને નમ્ર નિવેદન છે. અને એ રીતે અહીંયા પણ શશીભાઈ સાથે પણ વાતચીત થઈ એ મુજબ આ એક પુષ્ટિ જીવન જીવવાની જડીબુટ્ટી એ રીતે એક પગથિયાની શરૂઆત કરી છે. હવે નેક્સ્ટ શિબિર અહીંયા કોઈ પણ એક ગ્રંથથી શરૂઆત થાય અને 16 ગ્રંથ અહીંયા પણ આજુબાજુના બધા લાભ લે અને વૈષ્ણવોને ખરેખર પૂરી જાણકારી મળે. 16 ગ્રંથ દરેકને ઘણાને મળે પણ છે, પણ એના અર્થ સહિત આપણને કાંઈ ખબર નથી. તો વલ્લભની વાણી, વલ્લભના મુખારવિંદથી જ આપણે સાંભળીએ અને એનું પાન કરીએ તો જ આપણે કૃતાર્થ થઈએ. તો એ અલભ્ય લાભ અહીંયાથી શરૂ થશે. મંગળાચરણ થયું છે એટલે 100-100% મને પૂર્ણ વિશ્વાસ છે કે 16 ગ્રંથ અહીંયા પણ શરૂ થશે. શ્રી વલ્લભાધીશ. હવે આસરાણા પદથી એનું સમાપન થશે. પ્રીતિબેન દલાલ આસરાણા પદ માટે આવે. આવતીકાલે પણ 4-7 4 વાગે અચૂક આવી જજો, અને જે ફોર્મ અહીંયા છે એ ચોક્કસ ભરીને આપી જજો, એમાં બધી વિગત લખેલી છે. અને વખતો વખત જે પણ કાર્યક્રમો થશે એની આપને જાણ કરવામાં આવશે, અને ઘણી ઉપયોગી વસ્તુ છે, તમને પણ ઉપયોગી છે અને આયોજકોને પણ એ ઘણી ઉપયોગી ચીજ છે. તો ચોક્કસ કાલે ભરીને આપી જજો અને બળેન કી વાણી પુષ્પ 12 અહીંયાથી લઈ જજો. દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબીન સબ જુગ માંજ અંધેરો ભરો સો, દ્રઢઈન ચરણન કેરો, સાધન ઔર નહીં આ કલી મેં, જાસુ હો તનિવેરો, સૂર કહા કહે દ્વિવિધ નામો લગો ચેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે. પધારે પછી દરેકે પોતાનું ઇતિ સ્થાન.